અત્યસર કરું તો આવું છું મારી આ મૂર્તિ નું પ્રોગ્રામ ચોવીસે કલાક વધારે જાગૃતિ હોય એના કરતા પૂર્ણ થાય છે એનું નામ શું હોય છે તેથી પછી આગળ કીધું નથી આ જ કર્યું છે થાય તો આવું નીકળે ના થાય છે સિદ્ધાંતિક વિજ્ઞાન સાથે આખું બ્રહ્મચર્ય ઓપન થાય છે વિગત આખી આ પુસ્તક એટલું બધું ક્રિયાકારી બને એવું છે કે વાંચનાર ને છે ને વિષય ની આમ તોડી નાખશે ગ્રંથિ ખીલી શકે એવું છે આખું એને સાચી સમજણ પડે એની આખું એનું વિગત આપી છે કેટલી રીતે ખોટું છે કેટલી રીતે કરેક્ટ છે એટલે એટલે સુધી ને કે પેલો પરણે નો હોય તો પણ એને આરામમાં જોઈએ ને પુસ્તક બસે પુસ્તક આપીશું બસે પુસ્તક આપીશું ને અર્જો પાંચ વર્તમાન પાડવાના કહે સીજી બાબા જાગૃતિ ચાલો ને કંઠી કંઠી છે મેં પહેરે ધર્મ ધર્મ છે બિલકુલ હબુ જો કશું કંઠી ના ગમે તે કર્યા કરે એટલે કંઠી બધી વિરાટ સારા છે મહારાજ નું બહુ સુંદર પહેરાય છે ગંધે નો કંઠી વરા કુસંગ સત્સંગ કરવા આવ્યો છે કૃષ્ણજી ને સત્સંગી કરવા કોણ કરી શકે? એમના મહારાજ ત્યાં બાર વાગ્યા બધા પહોંચ્યા. તેનું ફળ પ્રત્યક્ષ નો કેવું બઉ આવે તારી પાછળ દુખે છે રાત્રે એટલે બઉ દુખે છે. બઉ દુખે તુલના કરવા જાય કે આ તરફ માં કેમ નહીં દવા તો ઘરાક બહુ થઈ ગયા એટલે એ ઠંડો ઉછો લાવનાર જોઈએ ને કે આઠવાડિયા નું ચોખ્ખું ખાતું મહારાજ નું ચોખ્ખું ખાતું. પૂછી લેવું આને બધું કે આપડે રેગ્યુલર તલમ માટે મારું બન્યું હોય આખી 50 રૂપિયા જોજો કર્યા કરે બધા કર્યા કરે એટલે મેં આ કર્યા કરે છે. બધાને પણ આવું છે બધાને દેખો એટલે બગડી જાય. આ તો સાધારણ ભાવ વાત કરી છે. સાધારણ મનુષ્ય નો સ્વભાવ છે બઉ ખુશ થઈ જાય હોય ને કોક પોતાની જાતને માને બસ માન્યતા જ છે ને હકીકત માન્યતા જ છે બીજું કઈ સાચું નથી હકીકત માં કશું નથી માન્યતા જ છે રોંગ માન્યતા રોંગ માન્યતા છે એ રોંગ કહો કે એને જ રાઈટ ને એને માટે રાઈટ તમારું મન રોંગ એને જ રાઈટ ને તમે જણ હતા રોઈટ મંજી મળવાનું શું રોંગ માન્યો હતા કે ના મારે રાઈટ આવું બોલો રોંગ માન્યો હતા મારી રાઈટ થાય તમે આવું બોલો છો બોલો સમજણ હોય તો જેને ખબર ગ્રહણ માન્ય થશે માને નહી, કારણ કે એની માન્યતા છે. રાંગ માન્યતા છે, એની માન્યતા છે એટલે રાઈટ છે. આ તો આપડે રાઈટ માન્યતા ને રાંગ કહીએ આપડે ક્યાંથી કહ્યું કે આપડે રાઈટ બીજી જોઈ, બીજી રાઈટ જોઈ એટલે એને રાંગ કહ્યું. રાઈટ જોઈ ના હોય તો શું જોવા રાંગ કહેવાય? અને એમ જોઈ નથી રાઈટ કે રાઈટ આ રાંગ છે એવું પુરવાર કરી આવનાર નીકળે નથી. આપડે એમ પુરવાર કહે છે ત્યાં પછી હું કહી દઉં ઘણું બધું છે પેલું કહેતો છે એમને હે એટલે ડાયા ડમરા થઈ જાય આટલું કહેતા ની સાથે ડાયા ડમરા. કારણ કે અત્યાર સુધી આજ જાણી નહીં વહુનું ઘર માપી આવ્યો એટલું દોરી લઈ બેન તા કેટલી બેન લાયા ઊંઘ શરીર જોડે કંકાશ એટલે શું? શું થાય અંદર? શરીર જોડે કંકાશ એટલે શું? એ શું થાય અંદર? કર્યા કરે ત્યારે કંકાશ કરે ને લોકો શું કરે એ ના કરે બાયણું પોતે પોતાનું માથું બોલે નહીં ટપલા માથ માથ કરે કેટલાય જણા કેટલા માર્ક માં જોયા એમાં કોઈ ને એને તારીખ આવું સારું હોય ખલે બીજું રહેશે એનો શું રસ્તે પાડા ને માટે પકડી દો આમ કોને દો આમ બીમાર ના થાય માર માર કે સુધી જાય પછી જેડું છે ને એમ ઘરે જ ઘરે બહુ જોયેલા બધા ના ગમતું હોય ના પાવતું હોય કંટાળા હોય એટલે પછી ચીડાયા કરે. બોલે તો સીધી બોલે અને ફ્લોર કે પ્રભુ જ ઉઠે છે પછી ભવિ ગયો ઘર બહાર નીકળે હવે બધા મારે અને સીડીમાં ચીડે છું ચીડો જ થાય ચીડાવું છું કે ચીડ પણ એ ચીડમાં પછી તરછો આવી જાય એવું બને બહુ વાગે તો ખરું કીડા આપણે મદદ ના થાય પણ કારણ હોય ને ચીડાય કે વગર કારણે ચીડાય ચીડાય જે કહો છો તમે તે કારણ હોય ને ચીડાય કે વગર કારણે ચીડાય ચીડાવાનું કારણ બહાર નું નિમિત્ત હોય ચીડાય કે પોતાની પ્રકૃતિ થી ઉભું થઈને ચીડાય આ જે ચીડાવાનું કહ્યું ને તે બહાર નું નિમિત્ત હોય ને ચીડાય કે પોતાની પ્રકૃતિ એવી હોય એટલે ચીડાઈ જાય ક્રોધ તો ભગવી ગયું છે ભગવી ગયું છે ઘર હળગી છે ક્રોધ તો ક્રોધ અંજલી પૂછે છે કે આ અભાવ છે તો ચીજ ને લીધે હોય અભાવ રે એ ચીજ ને લીધે હોય અભાવ અભાવ બધું એ ચીડ પછી છે ચીડ એટલે પોતાનું મંતવ્ય જાહેર કરવું છે પોતાનું મંતવ્ય બીજાના મંતવ્ય સ્વીકારવો નહીં એમને ચીડ સાહેબ ચીડાય એમ કે છે કે એમને ક્રોધ કહેવાય ભભુ કેમ છે ભભી બધું ક્રોધ કહેવાય સળગી ઉઠ્યો ક્રોધ એનો ઉપાય શો ચીડિયા ચીડ માટે ચીડ સામે ઉપાય શો ચીડ નો મંતવ્ય પોતાનું એવું એકાંગી ના હોવું કે બધાનું મંતવ્ય સાંભળવું જોઈએ એટલે કઈ ના થાય બીજાનું જોવે તો ચીડ ના થાય બીજાનું સાંભળે વાત કરે ખૂબ ભોગી દે પોતાનું પીડાયા કરે એટલે એ પ્રકૃતિ સાથે વણાયેલી વસ્તુ નથી પ્રકૃતિ સાથે વણાયેલી વસ્તુ નથી અહંકાર બ્રાહ્મણ બહુ ચીડાય બ્રાહ્મણ ચીડિયા કચવાટ રહે છે ને, જે એક અંદર કચવાટ રહ્યા કરે એ અને ચીજ નો સંબંધ, કચવાટ અને ચીડ, એ કચવાટ અને ચીડ ને કઈ સંબંધ ખરો? બઉ પોતાને અન્યાયી વલણ આપણે થાય છે, બીજા નું અન્યાયી વલણ હોય તેથી થાય, પોતાને માટે અન્યાય થાય. પ્રોફેસર કે હું પર્સનલ કે પ્રોફેસર ને આજે આવી બની તર બીજે રસ્તો મેં ખોરી કાઢી બધું, પછી આઈને ઉપર લઈ ગયો એને શબ્દ બોલું તાર, પછી આઈને મારી ઉપર લઈ ગયો. I wish my dear son. I without my God. And when she is there, what is without my desire? So, with my dear son. And Antaratma Mata? અંતરાત્મા માટે કેવું છે? આ વિધાઉટ ના વિવાદ ને અંતરાત્મા સ્ટેજ છે ને, પેલી ફૂલ સ્ટેજ થઈ ગઈ ને, ઠીક છે, પેલી ફૂલ સ્ટેજ થઈ ગઈ ને અંતરાત્મા ની આઈ આઈ સંપૂર્ણ વિધાઉટ માય થાય ત્યારે ફૂલ ગોડ થઈ ગયો, પરમાત્મા ફૂલ ગોડ પરમાત્મા. પણ ઇન્ટરિમ ગવર્નમેન્ટ માટે કેવું હોય છે? મારું નથી એવું સાબિત થાય છે, એટલે થોડા વખતે આ મૂકી ને પછી એના દેશમાં જતો રહે છે તો આ એકલા રહે છે, પણ મારું નથી ડિસિઝન આવી જાય છે. ડિસિઝન છે તો હજી પેલી દિશામાં, મારું નથી તે બીજી દિશા, અને મારું નથી પછી એ બોલવાનું ના રહ્યું તારે આવ્યું. એક તો આઈ વિથ માય, એક આઈ વિથ નોટ માય, શું કહ્યું, અને આઈ વિધાઉટ માય, આ ત્રણ શબ્દો પર. નવું ખાઈ ગયેલું બધા આઈ ત્રણ કરે એટલે જીવાત્મા અંતરાત્મા અને પરમાત્મા. ગુજરાતીમાં વારંવાર એવા ફોડ નીકળેલા છે, ગુજરાતીમાં વારંવાર એવા ફોડ નીકળેલા છે, જીવાત્મા અંતરાત્મા અને પરમાત્મા. ઇંગ્લિશમાં બે જ નીકળેલા, આ ત્રીજો આજે નીકળે. ઇંગ્લિશમાં બે જ હતા, આઈ વિથ માય અને વિધાઉટ માય, આ બધા નીકળે છે. એને વિધાઉટ, એને કે ને નોટ માઇન્ડ ની એટલે કે મારું નથી એવી સાબિતી એને કયા આધારે થાય છે? મારું નથી એવું ડિસિઝન આવે છે એવી સાબિતી થઈ જાય છે એ ક્યારે લાગતી હશે ને? આ તો ટાઈમ ની દશા એટલું છે, ચાબીતી ક્યાંથી લાવે? બારે આલ્લા પણ જ લાવે, અહીંયા પણ લાવે, એને આપણે જરૂર નથી. પણ આ વિધાઉટ માઇન્ડ આમ બોલે ને, એટલે જ્યાં સુધી આવું રિયલાઇઝ ના થાય ત્યાં સુધી કામ લાગે ને. એટલે રિયલાઇઝ કરવા માટે પછી ફર્યા કરે, પછી આમે આ બીજા માંથી રસ ઉડી જાય, રસ ઉડી જાય. જે હેતુ માટે જે માણસ કરે છે તેને તે હેતુ પ્રાપ્ત થાય, જો એમાં ભેદ છે ના હોય તો તેને તે હેતુ પ્રાપ્ત થાય, ભેદ છે હોય ના થાય. ભેદ છે ના હોય હેતુમાં તો થાય જ પ્રાપ્ત. I with mine, I without mine. See? I with not mine, Kavi Dada. I with not mine. Yeah? I with my. I with not mine. And I without my. You turn to it. I without my. It's God. No, Paramatma. Yeah? એ પરમાત્મા. આઈ વિથ માય સિયાત્મા. એન્ડ આઈ વિધાઉટ, ને વિથ નોટ, વિથ નોટ માઇન. આઈ વિથ નોટ માઇન. ઓ આઈ વિથ નોટ માઇન. આઈ વિથ નોટ માઇન. નોટ માઇન. આઈ વિથ નોટ માઇન. પહેલી પેલા પૂછ્યું, પર્સનલ ઇમ્પર્સનલ અને એબ્સોલ્યુટ. પર્સનલ કે છે પછી ઇમ્પર્સનલ અને એબ્સોલ્યુટ. આનો તમે સમજાવો કે છે મંગળદાસ પર્સનલ, બાવન ઇમ્પર્સનલ અને હું એબ્સોલ્યુટ. ત્યાં પેલા બાકી પડે એટલે મેં કહ્યું એવું નથી. આ વિધાઉટ માય ગોડ, આ વિથ માય પ્રજ્ઞાત્મા. અને પેલા નું લીક બોલ્યા નતા ને, કેટલાક કઈ જોઈતું જ નહીં, જે થવાની મળી આવે પાછો મોટો સુધી. પણ આ તો આપણું છોડો, બટાકા છોડો, દહીં વડા છોડો, તારે માં ચીધી ચીધો રહી ગયો. તમે આ બે સ્ટુડન્ટ શું એમાં શું કરવા વળવાનો? કેટલી ચીજો થઈ ભગવાને છોડવાનું નહીં કહ્યું. છોડે તે અહંકારી ને ત્યાગ કરે, ગ્રહણ કરે તે અહંકારી કરે. છોડે આવું ભગવાન કહેવાય નહીં આવ્યું. તમે ખાતા હોય પછી તમને ના આવે તો એનો તમારા મનમાં એ ના રહેવું જોઈએ. શું કહ્યું? એનું નામ છોડી દેવાય. છે. મૂર્ખ્યા નહી, મૂર્ખ્યા નહી, મૂર્ખ્યા સમજો. મૂર્ખ્યા કોને કહેવાય? આ મૂર્ખે તર મૂર્ખ્યા છે કે કઈ ના મૂર્ખ્યા છે? અને અત્યારે ઉભી નીકળી તો મૂર્ખ્યા, તે આની મૂર્ખ્યા નથી. તારે મૂર્ખ્યા થી મૂર્ખ્યા રાખી છે, કઈ ના કઈ વાંધો નહીં. મૂર્ખ્યા અડધી કાળે તો એક બાજુ કઈ ના કરે, ક્યારેક ના ચાલે. ઓછી મહેનત એક બાજુ કરે તો શું હતો, એટલી મહેનત બધી આ વખતે એક બાજુ મિસકાવી હોય બહાર નીકળતા લોક જુએ એટલે શું થાય? આપડે એમના મસ્તી ને ભોગ થઈ પડ્યું ત્યાં આગળ આપડે શું કરવું કે એટલે આપડે એવું ગ્રહ બની ગયું છે. યાર મૂર્ખા શું હશે? તું એવું છું પણ હું એવું છે નહીં હોતો તો આવા જેવી ચીજ છે આપડે. તું એવું કેમ સિવાય તેની આ મુચકા કરી પછી પેલા આ જાત જેવા હોય આ સિવાય કેમ કરો છો? વધારે કરે છે આ તો બધા પુત્રા ને જાત પરિવાર પાંચ હજાર પરિવાર પાંચ વધારે પરિવાર પંદર પરિવાર એના કરતા આપડે શું કેવું બધું હું મારા પહેલા છે એમ કહીને બહાર કહીને બહાર નીકળ્યા ને એ લોકો કેટલાક ને તો ઓર્ડર કરવો પડશે એમ કહો એમ શું કદાચ લોકો હેપ કે લગ્નમાં થયા કે લગન માંથી અરે કે શું તમે પાણી આવે કે આ પાણી ના આવે બોલ અમારી મરજી ની વાત છે તારી મરજી ની વાત છે કે લોક હારો લોક આ લોક જે લડે પુહા આપડે કે આપણને ઊંઘ ના આવે એના બાપ ની શું જાય એ તો લાભ વગર જતો રહે અગનાર અઢાર તો બે હજાર ચોથી જતો રહે પછી એને હરગ્યું ત્યાં એટલે આપડે રેવાનું પાણી તું હવે એનું પાણી રેડું છે એવું તને ફાવશે નહીં ખર ફાવશે દેવું ને પણ બહુ રડવું હશે કે કોઈનો દોષ ના દેખાય કેમ મને તમારા દોષ દેખાય છે ને કેમ નહીં એટલે જ બીજા બધા જોડે પ્રેમ મારી પાસે હોય તો એની જોડે લાગમાં આવે નથી લાગે નઈ પેલા ધન મને લાગવાનું છે. આ જ્ઞાન એવું છે ને કે પોતાને આ આનાથી એટલું બધું જુદું રાખે છે કે પોતે જ પોતાના દોષો શોધી શકે કે ક્યાં ભૂલ રહી ગઈ છે, ક્યાં ભૂલ રહી ગઈ છે. કારણ કે આ જાગૃતિ જ્ઞાન ચાખવું આ જ્ઞાન તો 500 વર્ષ સુધી રીતિ ઉપસે તો લોક કહેશે કે આ જ્ઞાન શું હતું આ કહ્યું કે આ કહ્યું નહીં હું તો લાવો બધા બધા ઉપનિષદો ફરી નહીં બને વાલો ચાર વેદ વેદ બધી સરળ થાય ને ઉપનિષદ આમ આમ ત્યારે આ વિધા માય ગોડ ચોખ્ખું પડ્યું ઉકેલા આટલું આટલું જાણે કે આવી ગયું તથા આવી ગયું બધું તો જો ગુંચવાડા ગુંચવાડા કે ભગવાન તો જન્મ આવે બા ભગવાન જુદો ને આપડે જુદા ચાર તો થાય મેળ કરે એટલે આ જ્ઞાન અક્રમ વિજ્ઞાન છે એટલે મેં બધાને ખુલ્લું કહ્યું ને કે આ બધા જ્ઞાન થતે બુદ્ધિ જ્ઞાન બધા જ્ઞાન ને બુદ્ધિ ગોઠે અને બુદ્ધિ ગોઠ આ બુદ્ધિ નહીં ગોઠે ને એવું આ જ્ઞાન બુદ્ધિ ને ગાંઠે નહીં એટલે ઠોકીને કઈ દે આ શું સમજે છે બુદ્ધિ ને ગાંઠે ને એવું જ્ઞાન અક્રમ વિજ્ઞાન અત્યાર સુધી કહેશે બહુ તાર તમે શું ઉમેર્યું કે માં અક્રમ ઉમેર્યું એટલે માં તું જોતો ખરો બુદ્ધિ ને ગોઠે ને એવું જ્ઞાન આ કઈ શબ્દ થી ઉમેર્યું છે બુદ્ધિ ફ્રેક્ચર થઈ જાય આપને એક જ જવાબ થી એની બુદ્ધિ ફ્રેક્ચર થઈ જાય ફ્રેક્ચર થઈ જાય બુદ્ધિ ને ગોઠતી જ નહીં ના બુદ્ધિ વાળા બહુ આમ ચીપ્યા નથી પણ બુદ્ધિ ને ગોઠતો નહીં મોટા ઓફિસર બધું ફ્રેક્ચર કઈ નાખે એટલે બુદ્ધિ ને ગાંઠતું નથી આ જ્ઞાન બુદ્ધિ ને દરેક જ્ઞાન ગાંઠે આ વિજ્ઞાન છે એટલે ખરેખર શું છે આની પાછળ આ બુદ્ધિ ને ગાંઠતું નથી એની પાછળ શું રહસ્ય રહેલું કઈ પૂર્ણતા છે બિલકુલ પરિપૂર્ણતા છે શું છે ત્યાં ની પ્યોરિટી છેલ્લામાં છેલ્લી આ છે આજે હવે પ્યોરિટી ના રહી અને જ્ઞાન એ જ આત્મા છે એટલે આત્માનું શું પ્યોરિટી બેઠી રહી તો જ્ઞાનની પ્યોરિટી જે કહી ને એક વાર પેલું આપણે પેલું પેલું કેવળ જ્ઞાન સ્વરૂપ એ પ્યોરિટી સ્ટેજ છે તે કેવળ જ્ઞાન સ્વરૂપ ના એટલે એમ કહ્યું કે મહાત્માઓ બધા તમારે શુદ્ધાત્માનું લક્ષ્ય બેસે જયારે અમે કેવળ જ્ઞાન સ્વરૂપમાં હોઈએ એવું આપે કહેલું એક વાક્ય અને પેલું શકે સમજમાં આવ્યું છે પ્યોર ઇમ્પ્યોર ના માલિક થવું નથી ઇમ્પ્યોર ના માલિક થવું નથી બરોબર એટલે એ રક્ષિત સ્વતંત્ર છે બરોબર એટલે અંતરાત્મા થતા તમારી થોડીક પરમાત્મા જોવાથી એને વક્ત લગાવવાનું ચાલી જવું કરું અંતરાત્મા ના એને તો આવા પીરી વાક્ય સાંભળેલો જ નહીં ને. વાક્ય સાહેબ આવું પીરી આ તો આમાં આપની પાસે બે વસ્તુ બને છે. એક તો ગમે તેવા ક્વેશ્ચન મૂક્યા હોય ને એને એને એક જ જવાબ એવો મળે કે બધું એનું બધું ઉડી જાય. અથવા આપ એવો ક્વેશ્ચન એને પૂછો ને એની બુદ્ધિ બંધ થઈ જાય. પ્રશ્ન પૂછી તમે કોણ છો એ તો ખરું, પણ કોઈ પણ પ્રકારનું એને એટલું બધું એને માલતી વગરનું વાણી છે. કઈ માલકી વગરની વાણી જો કોઈ માલિક જ નહીં. માલકી વગરની વાણી ચાલે કે પરમ ચડે એ ફળ વાળા તો બહુ આમ કરે સ્વાતી છે માલકી વગરની વાણી શું હોય જ બહુ મોટો પ્રશ્ન ઉભો થાય એવી વાણી. આપડે પેલું આગળ કોઈ મોકલે નહીં સાયન્ટિસ્ટ ના હાથમાં જતું નથી. આપણે જયારે જશે ત્યારે પ્રશ્ન આજે આ આખું વિજ્ઞાન છે ને અથવા આજે વાણી છે ને એ જગતમાં સાયન્સ ની રીતે ફેલાવી જોઈએ. સાયન્સ ની રીતે ફેલાવી જોઈએ એટલે એને પેલું બીજા ધર્મોમાં પણ કે ને કે આ સારું બોલો કે આમ છે તેમ છે એ બધું કઈ ને કે એટલું બધું લો લેવલ ની વાતો બની જાય છે. જયારે આવું કહે ને કે બુદ્ધિ ને ગાંઠે નહીં એવું વિજ્ઞાન અહંકાર રોંગ બિલીફ એ બધું છે એકદમ આવું એક જ વાક્ય પેપર માં આવે ને આવા વાક્યો ની જ જરૂર છે પેપર માં. આ વાક્ય છે ને એટલું બધું આની આખું કેટલું બધું રચાય કેટલા બધા પાના લેખ લખી શકાય. એટલે બધું પણ હજુ આવતું નથી ને આવશે. આવા વાક્યો છે ને આવા વાક્યો નું કલેક્શન કરીને 135 પાના ખૂણે પડ્યો હોય તો આપણે ચોખ્ખા શબ્દ માં રાખેલો છે. અમે જે પ્રયોગ કર્યો છે એ પ્રયોગ આખો એ આખું એનું એ કરે છે એનાલિસિસ એ જે થ્રી વિઝન ને બધું છે આખું કે આ અમે પ્રયોગ થી જીતી ગયા છીએ અને આ શોર્ટકટ છે આખો જીતવા માટે. એટલે તો ને કોણ આવું લખે બાવા બાવા હો ગયા રસ્તી હો ગયા અને શરીર કોણ કર્યું આમાં તો પેલું પેલી આમાં લખનારો કોઈ નથી. આ તો સરકમ સંસ્થા એવડે તમે બે શબ્દ રાખી દો. લોકો પૂછે મન તો અનુભવ ક્યારે નથી અનુભવ થઈ ગયો નથી એટલે સમજાય નહીં. એટલે આ કેશ બેંક ને બધું કે છે ને આ જ્ઞાન ક્રિયાકારી છે ને મુશ્કેલીમાં હાજર થઈને ઉભી છે એ બધા શબ્દો સાંભળવા જુદી વસ્તુ છે અને એવા શબ્દો પ્રમાણે પેલો અનુભવ થવો એવું જુદી વસ્તુ છે. રોકડી મુક્તિ કરે કે ગમે તેવી મુશ્કેલીમાં એ મુક્તિ રહ્યા કરશે મુક્તિ રહ્યા કરે તો એવું આમ લાગે આમ જતું હોય પણ એક જાતનું હોય છતાં એવિડન્સ નું ટાઈમિંગ છે, અમુક એવિડન્સ છે, સામી પ્રકૃતિની શું પરિણતિઓ ચાલતી હશે, એ કઈ સ્ટેજે પહોંચે, કયા કઈ વાતથી શું ફેરફાર થઈ જશે, એટલું બધું એટલું સૂક્ષ્મતા ચાલતું હોય ને. બધા બધા આના આજુબાજુ બધા બધા પર્યાય બતાવે પુષ્કળ.